श्री ब्रह्म पुराण अध्याय 63 कुश तर्पण तथा प्रणिता संगम तीर्थनो महिमा। ब्रह्मा जी कहे छे, नारद, कुश तर्पण अने प्रणिता संगम नामक तीर्थ सर्वलोक में प्रसिद्ध छे। ते भोग अने मोक्ष आपनारा छे। हूँ तेमना पापहारी स्वरूपनु वर्णन करूँ छू। सांभळो, विंध्य पर्वतना दक्षिण भाग में सह्य नामक महान पर्वत छे। तेना ज शाखा पर्वतों माथी गोदावरी अने भीमरथी वगैरह नदियों निकली छे। त्यां ज विरुज तीर्थ अने एकवीरा नदी पण छे। ते पर्वतना महिमानु कोई वर्णन करी शके एम नथी। ते सह्यगिरीना पावन प्रदेशनी जे घटना छे ते अत्यंत गोपनीय छे। तेनु वर्णन वेदमां छे। तेने देवता मुनि असुर अने पितर पण जाणता नथी। ते ज गुह्य रहस्य आजे हूँ तमारी प्रसन्नता माटे प्रगट करूँ छूं। તે શ્રવણ માત્રથી બધી કામનાઓ પૂર્ણ કરનારું છે। જે અવ્યક્ત અને અક્ષર પરમાત્મા છે તેને પરમ પુરુષ જાણો। તે જ જ્યારે પ્રકૃતિ સાથે જોડાય છે ત્યારે ક્ષર અને અપર કહેવાય છે। પુરુષ પહેલા નિરાકારમાંથી સાકાર રૂપે પ્રગટ થયો, પછી તેનાથી જળની ઉત્પત્તિ થઈ, જળમાં પુરુષનો પ્રાદુર્ભાવ થયો, પછી જળ અને પુરુષમાંથી કમળ પ્રગટ થયું, તે કમળમાંથી મારી ઉત્પત્તિ થઈ। મુનિ, पृथ्वी जल अग्नि वायु और आकाश पांच तत्व मारा करता पहला एक समय प्रगट थया हता। मैं सौथी पहला ते पांच तत्व ने जोया। बीजु स्थावर जंगम काई मारा जोवामा न आव्यु। ते समय वेद प्रगट थया न हता। बीजी कोई वस्तु मैं जोई नहीं। वधारे तो शू जेमनाथी मारी उत्पत्ति थई तेमने पण हूँ जोई न सक्यो। ते समय हूँ मौन बैठो हतो। एटलामा उत्तम आकाशवाणी थई। ब्रह्मन, તમે સ્થાવર અને જંગમ જગતની સૃષ્ટિ કરો। નારદ, આકાશવાણી સાંભળીને મેં કહ્યું, કઈ રીતે સૃષ્ટિ કરીશ, ક્યાં સૃષ્ટિ કરીશ અને ક્યાં સાધનથી આ જગતની સૃષ્ટિ કરીશ? આકાશવાણીએ ફરી ઉત્તર આપ્યો। બ્રહ્મન, યજ્ઞ કરો, તેનાથી તમને શક્તિ પ્રાપ્ત થશે। યજ્ઞ જ વિષ્ણુ છે, આ સનાતન શ્રુતિનું કથન છે। યજ્ઞ કરનારાઓ માટે આ લોક અને પરલોકમાં કઈ વસ્તુ અસાધ્ય છે? મેં ફરી પૂછ્યું, ક્યાં અને કઈ વસ્તુથી યજ્ઞ કરું? પુનઃ આકાશવાણી સાંભળવામાં આવી, કર્મભૂમિમાં યજ્ઞેશ્વર યજ્ઞ પુરુષનું યજન કરો, સ્વયં પુરુષ જ તમારા યજ્ઞના સાધન થશે। તમે તેમનાથી જ તેમનું યજન કરો। યજ્ઞ, સ્વાહા, સ્વધા, મંત્ર, બ્રાહ્મણ અને હવિષ્ય વગેરે બધું શ્રી હરિ જ છે, તેમનાથી જ બધાની પ્રાપ્તિ થાય છે। નારદ, તે સમયે ભાગીરથી નર્મદા, યમુના, તાપી, સરસ્વતી, ગૌતમી, સમુદ્ર, નદ, સરોવર તથા અન્ય નિર્મળ સરિતાઓ ન હતી। તેથી મેં પૂછ્યું, કર્મભૂમિ ક્યાં છે? આકાશવાણી તરફથી ઉત્તર મળ્યો, મેરુગીરીના દક્ષિણ, હિમાલય, વિંધ્ય અને સહ્યથી પણ દક્ષિણમાં જે પ્રદેશો છે તેમને કર્મભૂમિ કહે છે। તે સર્વને માટે હંમેશા કલ્યાણકારી, તે સર્વને માટે હંમેશા કલ્યાણ કરનારી છે। આ સાંભળીને હું મેરુગીરીને ત્યાગીને સહ્યગીરીની સમીપે આવીને વિચારવા લાગ્યો, ક્યાં રોકાવ? એટલામાં ફરી આકાશવાણી થઈ, અહીં આવો, અહીં જ રહો અને બેસીને યજ્ઞનો સંકલ્પ કરો। સંકલ્પ કર્યા પછી બધા વેદ પ્રગટ થશે, પછી તેઓ જે કહે તે પ્રમાણે કરો। ત્યાર પછી ઇતિહાસ, પુરાણ તથા બીજા જે પણ વાંગ્મય શાસ્ત્ર છે તે મારા મુખમાં સ્વતઃ આવી ગયા, મને તેમનું સ્મરણ થવા લાગ્યું। તત્કાળ સંપૂર્ણ વેદાર્થ પણ જ્ઞાત થઈ ગયો। ત્યારે મેં લોકવિખ્યાત પુરુષ સૂક્તનું સ્મરણ કર્યું। વેદમાં જે યજ્ઞની સામગ્રી બતાવવામાં આવી હતી તે અનુસાર જ મેં તેની કલ્પના કરી। વેદોક્ત પ્રકારે જ યજ્ઞપાત્ર કલ્પિત થયા। મેં જ્યાં પવિત્રતા અને સંયમપૂર્વક બેસીને યજ્ઞની દીક્ષા લીધી તે મારા યજ્ઞનું સ્થાન મારા જ નામે પ્રસિદ્ધ થયું, તેને બ્રહ્મગીરી કહેવાય છે। બ્રહ્મગીરીથી પૂર્વ તરફ 84,000 યોજન સુધી મારા યજ્ઞનું સ્થાન છે। તે ભૂમિના મધ્ય ભાગમાં વેદી હતી અને દક્ષિણ ભાગમાં ગ્રહપતિ અગ્નિની સ્થાપના થઈ। એ જ પ્રમાણે એક બીજા આહવનીય અગ્નિની પ્રતિષ્ઠા કરવામાં આવી। શ્રુતિમાં એવું કહેવામાં આવ્યું છે કે પત્ની વિના યજ્ઞ સિદ્ધ થતો નથી, તેથી મેં શરીરના બે ભાગ કર્યા। પૂર્વાધમાંથી મારી પત્ની પ્રગટ થઈ, જે યજ્ઞની સિદ્ધિ માટે સહધર્મિણી બની, ઉત્તરાર્ધમાંથી હું સ્વયં પુરુષ રૂપે સ્થિત થયો. શ્રુતિ પણ કહે છે અર્ધો જાયા, પત્ની અર્ધું અંગ છે. નારદ, મેં વસંત ઋતુને ઉત્તમ ઘૃત બનાવ્યું, ગ્રીષ્મ ઋતુ દ્વારા ઈંધણનું કામ કર્યું, શરદ ઋતુને હવિષ્ય બનાવ્યું, વર્ષાને કુશ એટલે કે દર્ભના સ્થાને રાખી, સાત છંદ સાત પરિધિ થયા, કલા કાષ્ટા અને નિમેશ એ ક્રમશઃ સમિધા પાત્ર અને કુશ માનવામાં આવ્યા. જે અનાદિ અને અનંત કાળ છે તે જ યુપના સ્થાને કલ્પિત થયો. ત્યાર પછી પશુ બાંધવા માટે દોરડાની જરૂર પડી. સત્વ વગેરે ત્રણેય ગુણો જ દોરડા તરીકે કામ આવ્યા, પરંતુ ત્યાં બાંધવા માટે પશુનો અભાવ હતો. ત્યારે મેં આકાશવાણીને કહ્યું, પશુ વિના આ યજ્ઞ પૂર્ણ થઈ શકશે નહીં. ઉત્તર મળ્યો, પુરુષ સૂક્ત દ્વારા પરમ પુરુષની સ્તુતિ કરો. બહુ સારું કહીને મેં મારા જન્મદાતા દેવાધિદેવ જનાર્દનનું ભક્તિપૂર્વક પુરુષ સૂક્તના મંત્રો દ્વારા સ્તવન કર્યું. તે સમયે ફરી આકાશવાણી થઈ, બ્રહ્મન, તમે મને જ પશુ બનાવો. હું સમજી ગયો કે આ મારા જન્મદાતા અવિનાશી પુરુષ છે. મેં ત્રિગુણમય દોરડાથી કાલયુપના પાર્શ્વભાગમાં તેમને બાંધી દીધા. સર્વપ્રથમ પ્રગટ થયેલા પુરુષ રૂપી પુરુષનું જે કુશો પર વિરાજમાન હતા પ્રોક્ષણ કર્યું. એ જ સમયે પુરુષ થકી આ બધી વસ્તુઓ પ્રગટ થઈ. તેના મુખથી બ્રાહ્મણ, ભુજાઓથી ક્ષત્રિય, મુખથી ઇન્દ્ર અને અગ્નિ, પ્રાણથી વાયુ, કાનથી દિશાઓ તથા મસ્તકથી સ્વર્ગલોકની ઉત્પત્તિ થઈ. મનથી ચંદ્રમા, નેત્રથી સૂર્ય, નાભિથી અંતરિક્ષ, બંને જાંગોથી વૈશ્ય અને ચરણોથી સુંદર શુદ્ર તથા પૃથ્વીનું પ્રાગટ્ય થયું. રોમ કૂપોથી ઋષિ અને કેશથી ઔષધિઓ પ્રગટ થઈ. નખોથી બધા પ્રકારનું પશુ ઉત્પન્ન થયા. નખોથી બધા પ્રકારના પશુ ઉત્પન્ન થયા. પાયુ અને ઉપસ્થથી કૃમિ, કીટ અને પતંગિયા વગેરેનો જન્મ થયો. આ સિવાય બીજું જે કાંઈ પણ સ્થાવર જંગમ તથા દ્રશ્ય અદ્રશ્ય જગત છે તે બધું પુરુષથી પ્રગટ થયું. એ સમયે ભગવાનની દેવી વાણીએ ફરી મને કહ્યું, બ્રહ્મન, બધું પૂરું થઈ ગયું. મને વાંછિત સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આ સમયે જેટલા પાત્ર છે તે બધાની અગ્નિમાં આહુતિ આપી દો. યુપ, પ્રણીતા, કુશ, ઋત્વિક, યજ્ઞ, સ્ત્રુવા, પુરુષ અને પાસ બધાનું વિસર્જન કરી દો. આકાશવાણીના પ્રમાણે કહેવાથી તરત જ મેં ક્રમશઃ ગ્રહપત્ય દક્ષિણાગ્નિ તથા વન્યાગ્નિમાં હવન કર્યો. પ્રત્યેક હોમમાં વિશ્વની ઉત્પત્તિના કારણભૂત પુરુષનું ધ્યાન કર્યું. લોક કરતા જગન્નાથ ભગવાન વિષ્ણુ શુક્લરૂપ ધારણ કરીને આહવનીય અગ્નિમાં સ્થિત થયા. શ્યામ રૂપે દક્ષિણાગ્નિમાં અને પિત્ત રૂપે ગ્રહપત્યાગ્નિમાં સ્થિત થયા. તે બધા દેશોમાં ભગવાન વિષ્ણુનો નિત્ય નિવાસ છે. કોઈ એવું સ્થાન કે વસ્તુ નથી જ્યાં વિશ્વયોની ભગવાન ન હોય. તે યજ્ઞમાં મંત્રો દ્વારા મેં પ્રાણી પ્રણીતા પાત્રનું પણ સંપાદન કર્યું હતું. તે પ્રણીતાનું જળ જ પ્રણીતા નદીના રૂપે પરિણિત થયું. પછી દર્ભથી માર્જન કરીને પ્રણીતાનું મેં વિસર્જન કરી દીધું. માર્જન કરતી વખતે પ્રણીતાના જળના જે ટીપા આમ તેમ પડ્યા તે ગુણવાન તીર્થોના રૂપમાં પ્રગટ થયા. તે તીર્થો સ્નાન કરવાથી યજ્ઞનું ફળ આપનારા છે. દેવાધિદેવ ભગવાન વિષ્ણુએ જેમને સદા સુશોભિત કર્યા છે તે ગૌતમી વૈકુંઠ ધામ પહોંચાડનારી નિસરણી છે. સમાર્જન કર્યા પછી જ્યાં દર્ભા પૃથ્વી પર પડ્યા હતા તે સ્થાન કુશ તર્પણ નામક તીર્થ થયું, જે બહુ પુણ્યફળ આપનારું છે. નવિંદ્ય પર્વતના ઉત્તરનું કે જ્યાં યુપ ઉભો કરવામાં આવ્યો હતો તે સ્થાન ભગવાન વિષ્ણુનો આશ્રય બન્યું તથા તે યુપ અક્ષયવટ રૂપે પરિણિત થયો. તે વૃક્ષ નિત્ય તથા કાળ સ્વરૂપ છે અને સ્મરણ કરવા માત્રથી યજ્ઞનું ફળ આપનારું છે. મારા યજ્ઞનું મુખ્ય સ્થાપન આ દંડકારણ્ય છે. જ્યારે યજ્ઞ પૂર્ણ થયો ત્યારે મેં ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા. જેમને વેદમાં વિરાટ કહે છે, જેમનાથી આ મૂર્તિમંત જગત ઉત્પન્ન થયું છે તથા જેમનાથી મારો જન્મ થયો છે તે દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુની આરાધના કરીને મેં તેમનું વિસર્જન કરી દીધું. નારદ, મારા દેવ યજનનું સ્થાન 24 યોજન છે. આજે પણ ત્યાં 3 કુંડ છે જે યજ્ઞેશ્વર સ્વરૂપ છે. ત્યારથી તે સ્થાન મારા દેવ યજનના નામે પ્રસિદ્ધ થયું. ત્યાં રહેનારા જે કીડા મકોડા વગેરે છે તે પણ અંતમાં મોક્ષના ભાગી થાય છે. દંડકારણ્ય ધર્મ અને મોક્ષનું બીજ હોવાનું કહેવાય છે. વિશેષ કરીને તે પ્રદેશ જેને ગૌતમી ગંગાએ સ્પર્શ કર્યો છે વધુ પુણ્યપ્રદ થઈ ગયો છે. પ્રણીતા સંગમ તથા કુશતર્પણ તીર્થમાં જેઓ સ્નાન અને દાન વગેરે કરે છે તેઓ પરમપદને પ્રાપ્ત થાય છે. તેમની કથાનું સ્મરણ અથવા ભક્તિપૂર્વક શ્રવણ પણ મનુષ્યની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું અને ભોગ તથા મોક્ષ આપનારું છે. મુનિ, કુશતર્પણ તીર્થ કાશીથી પણ ઉત્તમ છે. ચરાચર જગતમાં એના સમાન બીજું કોઈ તીર્થ નથી. એના સ્મરણ માત્રથી બ્રહ્મત્યા જેવા ઘોર પાપ પણ નાશ પામે છે. નારદ, આ તીર્થ પૃથ્વી પરનું સ્વર્ગ દ્વાર કહેવાય છે. અધ્યાય 63 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.